શ્રીમદ્ ભાગવત ત્રીજો સ્કંધ 22મો અધ્યાય દેવહૂતિ સાથે કદર્મ પ્રજાપતિનું લગ્ન. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે જ્યારે કદર્મજીએ મનુના સમસ્ત ગુણો અને કર્મોની શ્રેષ્ઠતાનું વર્ણન કર્યું ત્યારે તેમણે મનુએ થોડા સંકોચ સાથે તે નિવૃત્ત પરાયણ મુનિને કહ્યું. મનુએ કહ્યું, હે મુનિવર, વેદમૂર્તિ ભગવાન બ્રહ્માએ પોતાના વેદમય વિગ્રહના રક્ષણ માટે તપ, વિદ્યા અને યોગથી સંપન્ન તથા વિષયોમાં અનાસક્ત એવા તમને બ્રાહ્મણોને પોતાના મુખમાંથી ઉત્પન્ન કર્યા છે, અને પછી તે સહસ્ત્ર ચરણોવાળા વિરાટ પુરુષે તમારા રક્ષણ માટે જ પોતાની સહસ્ત્ર ભુજાઓમાંથી અમને ક્ષત્રિયોને ઉત્પન્ન કર્યા છે. આ પ્રમાણે બ્રાહ્મણો તેમનું હૃદય અને ક્ષત્રિયો તેમનું શરીર કહેવાય છે. આમ એક જ શરીરથી સંબંધિત હોવાને કારણે પોતપોતાનું અને એકબીજાનું રક્ષણ કરનારા તે બ્રાહ્મણો અને ક્ષત્રિયોનું રક્ષણ વાસ્તવમાં તો શ્રી હરિ જ કરે છે, કે જેઓ સમસ્ત કાર્ય કારણરૂપ હોવા છતાં પણ વાસ્તવમાં નિર્વિકાર છે. તમારા દર્શન માત્રથી જ મારા બધા સંદેહ દૂર થઈ ગયા છે, કારણ કે તમે મારી પ્રશંસાના બહાને પોતે જ પ્રજાપાલનની ઈચ્છાવાળા રાજાના ધર્મોનું ઘણા પ્રેમથી નિરૂપણ કર્યું છે. તમારું દર્શન અજિતેન્દ્રિય પુરુષો માટે અત્યંત દુર્લભ છે. મારું મહાભાગ્ય છે કે મને તમારું દર્શન થયું અને હું તમારા ચરણોની મંગલમય રજને પોતાને માથે ચડાવી શક્યો. મારા ભાગ્યોદયથી જ તમે મને રાજધર્મોનો બોધ આપીને મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો છે, અને મેં પણ શુભ પ્રારબ્ધનો ઉદય થવાથી જ તમારી પવિત્ર વાણી કાન ખોલીને સાંભળી છે. હે મુનિ, આ પુત્રી પ્રત્યેના સ્નેહને લીધે મારું ચિત્ત ઘણું જ ચિંતાગ્રસ્ત રહ્યા કરે છે, તેથી તમે મુજ દિનની આ પ્રાર્થના કૃપાપૂર્વક સાંભળો. મારી આ પુત્રી કે જે પ્રિય વ્રત અને ઉતાનપાદની બહેન છે, તે વય, શીલ, ગુણ વગેરે બાબતે પોતાને યોગ્ય પતિ મેળવવા ઈચ્છે છે, એને નારદજીના મુખેથી તમારા શીલ, વિદ્યા, રૂપ, વય અને ગુણોનું વર્ણન જ્યારથી સાંભળ્યું છે ત્યારથી જે તમને પોતાના પતિ બનાવવાનો નિશ્ચય કરી ચૂકી છે. હે દ્વિજશ્રેષ્ઠ, હું ઘણી શ્રદ્ધાપૂર્વક તમને આ કન્યા સમર્પિત કરું છું, તમે એનો સ્વીકાર કરો. એ ગૃહસ્થોચિત કાર્યો માટે બધી રીતે તમારે યોગ્ય છે. જે ભોગ આપમેળે જ આવી મળે તેની અવગણના કરવી એ વિરક્ત પુરુષો માટે પણ ઉચિત નથી, તો પછી વિષયાશક્તની તો વાત જ શી કરવી. જે પુરુષ આપમેળે આવી મળેલા ભોગનો નિરાદર કરીને પછી કોઈ કૂંપણ આગળ હાથ ફેલાવે છે, તેનો અતિ પ્રસરિત યશ પણ ક્ષય પામે છે અને તે બીજાઓના તિરસ્કાર થકી માનભંગ પણ થાય છે. હે વિદ્વાન, મેં સાંભળ્યું છે કે તમે લગ્ન કરવાને તત્પર છો, તેથી હવે તમે આ કન્યાનો સ્વીકાર કરો. આને હું તમને અર્પિત કરું છું. શ્રી કદર્મ મુનિએ કહ્યું, સારું, હું લગ્ન કરવા ઈચ્છું છું અને તમારી પુત્રીનું હજુ સુધી કોઈની સાથે વાગદાન વેવિશાળ થયું નથી, તેથી અમારા બંનેનું સર્વશ્રેષ્ઠ બ્રાહ્મ વિધિપૂર્વક લગ્ન થાય તો એ ઉચિત જ થશે. મનુસ્મૃતિમાં 8 પ્રકારના લગ્નોનો ઉલ્લેખ મળે છે. બ્રહ્મ, દેવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ અને પૈસાચ, તેમના લક્ષણો ત્યાં ત્રીજા અધ્યાયમાં જોવા જોઈએ. એમાં પહેલા પ્રકારનું લગ્ન બ્રહ્મ સૌથી શ્રેષ્ઠ મનાયું છે. એમાં પિતા કન્યાનું યોગ્ય વરને દાન કરે છે. હે રાજન, વેદોક્ત લગ્નવિધિમાં પ્રસિદ્ધ ગુભ્રામી તે ઇત્યાદિ મંત્રોમાં દર્શાવેલો જે કામ સંતાનો ઉત્પત્તિ રૂપ મનોરથ છે, તે તમારી આ પુત્રી સાથે મારો સંબંધ થવાથી સફળ થશે. જે પોતાની દેહકાંતિથી આભૂષણો વગેરેની શોભાને પણ તિરસ્કૃત કરી રહી છે, તેવી તમારી આ પુત્રીનો આદર કોણ નહીં કરે. એકવારે પોતાના મહેલની છત પર દડો રમી રહી હતી. દડા પાછળ અહીં તહીં દોડવાને કારણે એની આંખો ચંચળ બની રહી હતી તથા પગના ઝાંઝર મધુર ઝંકાર કરતા હતા. તે સમયે તેને જોઈને ગંધર્વ વિશ્વાવશુ મોહવશ બેભાન થઈને પોતાના વિમાનમાંથી હેઠો પડ્યો હતો. તે જ અત્યારે અહીં પોતે આવીને પ્રાર્થના કરી રહી છે. આવી પરિસ્થિતિમાં કયો સમજુ પુરુષ એનો સ્વીકાર ન કરે? આ તો તમારી સાક્ષાત શ્રી સ્વયંભૂ મનુ મહારાજની લાડકી પુત્રી અને ઉતાનપાદની વહાલી બેન છે તથા રમણીઓમાં રતન તુલ્ય છે. જે લોકોએ ક્યારેય શ્રી લક્ષ્મીજીના ચરણોની ઉપાસના કરી નથી તેમને તો આનું દર્શન પણ ન થઈ શકે. તેથી હું તમારી આ સાધ્વી પુત્રીનો અવશ્ય સ્વીકાર કરીશ, પણ એક શરત સાથે, કે જ્યાં સુધી તેને સંતાન નહીં થાય ત્યાં સુધી જ હું ગૃહસ્થ ધર્મ અનુસાર તેની સાથે રહીશ. ત્યાર પછી ભગવાને બતાવેલા સંન્યાસ પ્રધાન, હિંસા રહિત, સમદમ વગેરે ધર્મોનું જ વધુ મહત્વ આપીશ. જેમનાથી આ વિલક્ષણ જગતની ઉત્પત્તિ થઈ છે, જેમનામાં એ લીન થઈ જાય છે અને જેમના આશ્રયે સ્થિત છે, તે પ્રજાપતિઓના પણ પતિ એવા ભગવાન શ્રી અનંત જ મને તો સૌથી અધિક માન્ય છે. શ્રી મૈત્રેયજી કહે છે, પ્રચંડ ધનુર્ધારી વિદુરજી, કદર્મજી ફક્ત આટલું જ કહી શક્યા. પછી તેઓ હૃદયમાં ભગવાન કમલનાભનું ધ્યાન ધરતા ધરતા મૌન થઈ ગયા. તે સમયે તેમના મંદ સ્મિતયુક્ત મુખ કમળને જોઈને દેવહૂતિનું ચિત્ત લોભાયું. મનુએ જોયું કે આ સંબંધમાં મહારાણી શત્રુપા અને રાજકુમારીની સ્પષ્ટ સંમતિ છે. તેથી તેમણે અનેક ગુણોથી સંપન્ન કદર્મજીને તેમના જ જેવી ગુણવતી કન્યાનું પ્રસન્નતાપૂર્વક દાન કરી દીધું. મહારાણી શત્રુપાએ પણ પુત્રી અને જમાઈને ઘણા પ્રેમપૂર્વક ઘણા બધા કિંમતી વસ્ત્રો, આભૂષણો અને ગૃહસ્થીને ઉપયોગી વાસણ વગેરે દહેજમાં આપ્યા. આ પ્રમાણે સુયોગ્ય વરને પોતાની પુત્રી આપીને મહારાજ મનુ નિશ્ચિંત થઈ ગયા. પ્રસ્થાન વેળાએ તેનો વિયોગ નહીં સહી શકવાને કારણે તેમણે ઉત્કંઠાવશ વિહવળ ચિત્તના થઈને તેને છાતી સરસી ચાપી અને બેટી બેટી કહીને રડવા લાગ્યા. તેમની આંખોમાંથી આંસુઓની વર્ષા થઈ અને તેનાથી તેમણે દેવહૂતિના માથાના બધા વાળ ભીંજવી દીધા. પછી તે મુનિશ્રેષ્ઠ કદર્મજીને પૂછીને તેમની આજ્ઞા લઈને રાણીની સાથે રથ પર સવાર થયા અને પોતાના સેવકો સહિત ઋષિકુળ વડે સેવાયેલી સરસ્વતી નદીના બંને કિનારા ઉપરના મુનિઓના આશ્રમનું સૌંદર્ય નિહાળતા નિહાળતા પોતાની રાજધાનીમાં પ્રસ્થાન કરી ગયા. જ્યારે બ્રહ્માવર્તની પ્રજાને એ સમાચાર મળ્યા કે તેમના સ્વામી આવી રહ્યા છે, ત્યારે તે અત્યંત આનંદિત થઈને સ્તુતિ ગીતો અને વાદ્યવાદન સાથે તેમનું સ્વાગત કરવા માટે બ્રહ્માવર્તની રાજધાનીમાંથી બહાર આવી બધા પ્રકારની સંપત્તિઓથી યુક્ત બહિર્સ્મતી નગરી મનુની રાજધાની હતી કે જ્યાં પૃથ્વીને રસાતલમાંથી લઈ આવ્યા પછી શરીર કંપાવતી વખતે શ્રી વરાહ ભગવાનના રૂંવાટા ખરી પડ્યા હતા. તે રૂંવાટા જ નિરંતર હરિયાભર્યા રહેનાર કુશ અને કાશ થયા કે જેમના વડે મુનિઓએ યજ્ઞમાં વિઘ્ન નાખનારા દૈત્યોનો તિરસ્કાર કરીને યજ્ઞો વડે ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરી છે. મહારાજ મનુએ પણ શ્રી વરાહ ભગવાનની ભગવાન દ્વારા ભૂમિરૂપી નિવાસસ્થાન પ્રાપ્ત થવાથી આ જ સ્થાનમાં કુશ અને કાશની બહિર એટલે ચટાઈ બિછાવીને શ્રી યજ્ઞ ભગવાનની પૂજા કરી હતી. જે બહિર્સ્મતીપુરીમાં મનુ નિવાસ કરતા હતા તેમાં પહોંચીને તેમણે પોતાના ત્રિતાપ નાશક ભવનમાં પ્રવેશ કર્યો. ત્યાં પોતાની પત્ની અને પોતાના સંતાનો સહિત તેઓ ધર્મ અર્થ અને મોક્ષને અનુકૂળ ભોગો ભોગવવા લાગ્યા. પ્રાતઃકાળ થતાં પોતાની પત્નીઓ સમેત ગંધર્વો તેમનું ગુણગાન કરતા હતા, પરંતુ મનુ તેમાં આસક્ત ન થતા પ્રેમપૂર્ણ હૃદયથી શ્રી હરિની કથાઓ જ સાંભળ્યા કરતા હતા. તેઓ ઈચ્છાનુસાર ભોગોનું નિર્માણ કરવામાં કુશળ હતા, પરંતુ મનનશીલ અને ભગવત પરાયણ હોવાને કારણે ભોગો તેમને લેશ માત્ર પણ વિચલિત કરી શકતા ન હતા. ભગવાન વિષ્ણુની કથાઓનું શ્રવણ ધ્યાન રચના અને નિરૂપણ કરતા રહેતા હોવાને કારણે મનવંતરને વ્યતીત કરનારી તેમની ક્ષણો ક્યારેય વ્યર્થ જતી ન હતી. આ પ્રમાણે પોતાની જાગ્રત વગેરે ત્રણેય અવસ્થાઓને અથવા સત્વ વગેરે ત્રણેય ગુણોને અભિભૂત કરીને તેમણે ભગવાન વાસુદેવના કથા પ્રસંગમાં પોતાના મન્વંતરના 71 યુગ ચતુર્યુગ પૂરા કરી દીધા. વ્યાસ સુત વિદુરજી, જે મનુષ્ય શ્રી હરિને આશ્રિત રહે છે, તેને શારીરિક માનસિક દૈવિક માનસિક અથવા ભૌતિક દુઃખો કેવી રીતે કષ્ટ પહોંચાડી શકે. મનુ નિરંતર સમસ્ત પ્રાણીઓના હિતમાં રત રહેતા હતા. મુનિઓના પૂછવાથી તેમણે મનુષ્યના તથા સમસ્ત વર્ણો અને આશ્રમોના અનેકવિધ મંગલમય ધર્મોનું પણ વર્ણન કર્યું, જે મનુસંહિતા રૂપે અત્યારે પણ ઉપલબ્ધ છે. જગતના સર્વપ્રથમ સમ્રાટ મનુ મહારાજ વાસ્તવમાં કીર્તનને યોગ્ય હતા. આ મેં તેમના અદ્ભુત ચરિત્રનું વર્ણન કર્યું. હવે તેમની પુત્રી દેવહૂતિનો પ્રભાવ સાંભળો. ત્રીજા સ્કંદ અંતર્ગત 22મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.